श्री ब्रह्म पुराण अध्याय 13। ग्रहों तथा भुवह वगैरह लोकनी स्थिति, श्री विष्णु शक्ति नो प्रभाव तथा शिशुमार चक्र नु वर्णन मुनियोए कह्यु। हे महाभाग सुत जी, हवे अमे भुवह वगैरह लोकनु ग्रहोनी स्थितिनु तथा एमना परिमाणनु यथार्थ वर्णन सांभळवा इच्छीए छीए। तमे कृपापूर्वक कहो। लो मर्षण जी बोल्या। सूर्य अने चंद्रमाना किरणोनो समुद्र नदीओ अने पर्वतो सहित जेटला भागमां प्रकाश फैलाय छे एटला भागने पृथ्वी कहे छे। पृथ्वी विस्तृत होवानी साथे गोळाकार छे। पृथ्वी थी 1,00,000 योजन ऊपर सूर्यमंडल स्थित छे। अने सूर्यमंडल थी 1,00,000 योजन दूर चंद्रमंडल स्थित छे। चंद्रमंडल थी 1,00,000 योजन ऊपर संपूर्ण नक्षत्र मंडल प्रकाशित थाय छे। नक्षत्र मंडल थी 2,00,000 योजन पर 2,00,000 योजन ऊपर बुध स्थित छे। बुध थी 2,00,000 योजन शुक्र स्थित छे। शुक्र थी 2,00,000 योजन मंगल तथा मंगल थी 2,00,000 योजन ऊंचे देवगुरु बृहस्पति स्थित छे। बृहस्पति थी 2,00,000 योजन ऊपर शनेश्वर छे अने तेमना थी 1,00,000 ऊपर सप्तर्षि मंडल स्थित छे। सप्तर्षि थी 1,00,000 योजन ऊपर ध्रुव छे जे समस्त ज्योतिर्मंडल ना केंद्र छे। ध्रुव थी ऊपर महरलोक छे જ્યાં એક કલ્પ સુધી જીવિત રહેનારા મહાત્મા પુરુષો નિવાસ કરે છે। તેનો વિસ્તાર 1,00,000,000 યોજન છે। તેના ઉપર જનલોક છે જેનો વિસ્તાર 2,00,000,000 યોજન છે। ત્યાં શુદ્ધ અંતકરણના બ્રહ્મકુમાર સનંદન વગેરે મહાત્માઓ રહે છે। જનલોકથી ઉપર તેનાથી 4 ગણા વિસ્તારનો તપોલોક છે જ્યાં શરીર રહિત વૈરાજ વગેરે દેવતાઓ રહે છે। તપોલોકથી ઉપર સત્યલોક છે જે તેનાથી 6 ગણા વિસ્તારનો છે। ત્યાં સિદ્ધ વગેરે તથા મુનિજનો નિવાસ કરે છે। તે પુનર્જન્મ અને પુનર્મૃત્યુનું નિવારણ કરનાર લોક છે। જ્યાં સુધી પગપાળા જઈ શકાય તેવી પાર્થિવ વસ્તુ છે તેને ભૂલોક કહે છે। તેનો વિસ્તાર પહેલા જણાવી દેવામાં આવ્યો છે। ભૂમિ અને સૂર્યના મધ્યમાં જે સિદ્ધ અને મુનિઓ દ્વારા સેવિત પ્રદેશ છે તેને ભૂર્વલોક કહે છે। આજ બીજો લોક છે। ધ્રુવ અને સૂર્યની વચ્ચેનું જે 14,00,000 યોજનનું વિસ્તૃત સ્થાન છે તેને લોક સ્થિતિના વિચારકોએ સ્વર્ગલોક કહ્યું છે। ભૂ ભૂ ભુવઃ સ્વઃ આ ત્રણને જ ત્રિલોક એટલે ત્રિલોક્ય કહે છે। વિદ્વાનો આ ત્રણેય લોકને નાશવાન એટલે કૃતક કહે છે। એ જ પ્રમાણે ઉપરના જે જન તપ અને સત્યલોક છે તે ત્રણેય અવિનાશી અકૃતક કહેવાય છે। કૃતક અને અકૃતકની વચ્ચે મહરલોક છે જે કૃતક અકૃતક કહેવાય છે। એ કલ્પના અંતમાં જનશૂન્ય થઈ જાય છે પરંતુ નાશ પામતો નથી। હે બ્રાહ્મણ, આ પ્રમાણે આ 7 મહાલોક બતાવવામાં આવ્યા છે। પાતાળ પણ 7 જ છે। આ જ સંપૂર્ણ બ્રહ્માંડનો વિસ્તાર છે। આ બ્રહ્માંડ ઉપર નીચે તથા કિનારાઓ તરફથી એ જ રીતે અંડકા ટાહ દ્વારા ઘેરાયેલું છે જેમ કોઠાનું બીજ બધી બાજુથી છોતરાથી આવૃત રહે છે। ત્યાર પછી સંપૂર્ણ અંડકટાહથી 10 ગણા વિસ્તારના જળના આવરણ દ્વારા આ બ્રહ્માંડ આવૃત છે। એ જ પ્રમાણે જળનું આવરણ પણ બહારથી અગ્નિમય આવરણથી ઘેરાયેલું છે। અગ્નિ વાયુથી, વાયુ આકાશથી અને આકાશ મહતત્વથી આવૃત છે। આ પ્રમાણે આ 7 આવરણો એકબીજાથી 10 ગણા મોટા છે। મહતત્વને આવરી લઈને પ્રધાન પ્રકૃતિ સ્થિત છે। પ્રધાન અનંત છે, તેનો અંત નથી અને ન તેના પરિમાણની કોઈ સંખ્યા છે। તે અનંત તથા અસંખ્ય છે। તે જ સંપૂર્ણ જગતનું ઉપાદાન છે। તેને જ પરાપ્રકૃતિ કહે છે। તેની અંદર આવા આવા કરોડો બ્રહ્માંડ સ્થિત છે। જેમ લાકડામાં અગ્નિ અને તલમાં તેલ વ્યાપ્ત છે તે જ પ્રમાણે પ્રધાન અર્થાત પ્રકૃતિમાં ચેતન પુરુષ વ્યાપ્ત છે। આ પ્રકૃતિ અને પુરુષ એકબીજાના આશ્રિત રહીને ભગવાન વિષ્ણુની શક્તિથી સ્થિત છે. શ્રી વિષ્ણુની શક્તિ જ પ્રકૃતિ અને પુરુષના અળગા અને ભેગા થવામાં કારણ છે. હે વિપ્રવરો, તે શક્તિ જ સૃષ્ટિ સમયે પ્રકૃતિમાં શોભનું કારણ બને છે. જેમ વાયુ જળકણોમાં રહેનારી શીતળતાને ધારણ કરે છે, તે જ રીતે ભગવાન વિષ્ણુની શક્તિ પ્રકૃતિ પુરુષ રૂપી સમગ્ર જગતને ધારણ કરે છે. જેમ પ્રથમ બીજથી મૂળ, થડ અને શાખા એટલે કે ડાળ વગેરે સહિત વિશાળ વૃક્ષ ઉત્પન્ન થાય છે, પછી એ વૃક્ષમાંથી અન્ય બીજ ઉત્પન્ન થાય છે, અને એ બધા બીજમાંથી પહેલાના જેવા જ વૃક્ષો ઉત્પન્ન થતા રહે છે. તે જ પ્રમાણે પહેલા અવ્યાકૃત પ્રકૃતિથી મહતત્વ વગેરે ઉત્પન્ન થાય છે, પછી તેમનાથી દેવતા વગેરે ઉત્પન્ન થાય છે. દેવતાઓ વડે તેમના પુત્ર અને તે પુત્રોના પણ પુત્રો થયા કરે છે. જેમ એક વૃક્ષથી બીજું વૃક્ષ ઉત્પન્ન થાય ત્યારે પહેલા વૃક્ષમાં કોઈ ક્ષતિ થતી નથી, તે જ પ્રમાણે નવા ભૂતોના સર્જનથી ભૂતોનો હ્રાસ થતો નથી. જેમ નિકટવર્તી હોવાથી આકાશ અને કાળ વગેરે પણ વૃક્ષના કારણ છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી હરિ સ્વયં વિકૃત થયા વિના જ સંપૂર્ણ વિશ્વના કારણ હોય છે. જેમ અનાજના બીજમાં મૂળ, નાળ, પાન, અંકુર, કાંડ એટલે પેરી, છોડું, ફૂલ, દૂધ, અન્ન, અનાજ, ભૂસી અને કણ બધું જ રહે છે, તથા અંકુરિત થવા યોગ્ય કારણ સામગ્રી મળતા પ્રગટ થઈ જાય છે. તે જ પ્રમાણે જુદા જુદા કર્મોમાં દેવ વગેરે બધા શરીર સ્થિત રહે છે, તથા કારણભૂત શ્રી વિષ્ણુ શક્તિનો આશ્રય મળતા પ્રગટ થઈ જાય છે. તે ભગવાન વિષ્ણુ પરબ્રહ્મ છે, તેમનાથી જ આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું છે, એ જગત સ્વરૂપ છે, તથા એમનામાં જ આ જગતનો લય થશે એ પરબ્રહ્મ અને પરમધામ સ્વરૂપ છે. સત અને અસત પણ એ જ છે, એ જ પરમ પદ છે. આ સંપૂર્ણ ચરાચર જગત એમનાથી ભિન્ન નથી. તે જ અવ્યાકૃત મૂળ પ્રકૃતિ અને વ્યાકૃત જગત સ્વરૂપ છે. આ બધું જ તેમનામાં લય થાય છે અને તેમના આધાર પર જ સ્થિત રહે છે, એ જ ક્રિયાઓના કરતા યજમાન છે. તેમનું જ યજ્ઞો દ્વારા યજન કરવામાં આવે છે, યજ્ઞ અને તેના ફળ પણ એ જ છે. યુગ વગેરે બધું તેમનાથી જ પ્રવૃત્ત થાય છે, એ શ્રી હરિથી ભિન્ન કશું જ નથી. સચ વિષ્ણુ હું પરમ બ્રહ્મ યતઃ સર્વમિદમ જગત જગત ચ યો યત્ર ચેદમ યસ્મિન વિલયમેષ્યતિ તદ બ્રહ્મ પરમમ ધામ સદ સત પરમમ પદમ યસ્ય સર્વમ ભેદેન જગ દેત ચચ્ચરા ચરમ સ એવ મૂળ પ્રકૃતિ વ્યક્તર રૂપી જગત ચ સહ તસ્મિન નેવ લયમ સર્વમ યાતિ તત્ર ચ તિષ્ઠતિ કર્તા ક્રિયાણામ સ ચ ઇજ્યતે કૃતુ સ એવ તત્કર્મ ફલમ ચ તસ્ય યત યુગાદિ યસ્માચ ચ ભવેદ શેષતો હરેર્ન કિંચિદ વ્યતિરિક્તમ અસ્તિ તત. 23માં અધ્યાયના 41-44 શ્લોક સંખ્યા. લો મર્ષણજી કહે છે, આકાશમાં શિશુમારના આકારમાં જે ભગવાનનું તારામય સ્વરૂપ છે તેના પુચ્છ ભાગમાં ધ્રુવની સ્થિતિ છે. ધ્રુવ સ્વયં પોતાની પરિધિમાં ભ્રમણ કરતા રહીને સૂર્ય, ચંદ્ર વગેરે અન્ય ગ્રહોને પણ ગુમાવે છે. ધ્રુવના ગુમવાથી તેની સામે સમસ્ત નક્ષત્ર ચંદ્રની જેમ ગુમવા લાગે છે. સૂર્ય, ચંદ્રમા, તારા, નક્ષત્ર અને ગ્રહ આ બધા વાયુરૂપી દોરીથી ધ્રુવ સાથે બંધાયેલા છે. શિશુમારના આકારનું આકાશમાં જે તારામય રૂપ છે તેનો આધાર પરમ ધામ રૂપ સાક્ષાત ભગવાન નારાયણ છે, જે શિશુમારના હૃદય સ્થાનમાં સ્થિત છે. દેવતા, અસુર અને મનુષ્યો સહિત આ સંપૂર્ણ જગત ભગવાન નારાયણના આધાર પર ટકેલું છે. સૂર્ય 8 મહિનામાં પોતાના કિરણો દ્વારા રસાત્મક જળનો સંગ્રહ કરે છે અને તેને વર્ષા કાળમાં વરસાવી દે છે. તે વૃષ્ટિના જળથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી સંપૂર્ણ જગતનું પોષણ થાય છે. સૂર્ય પોતાના તીક્ષ્ણ કિરણોથી જગતનું જળ લઈને તેના દ્વારા ચંદ્રમાની પુષ્ટિ કરે છે. ધુમાડો, અગ્નિ અને વાયુરૂપી વાદળોમાં સ્થાપિત કરેલું જળ અપભ્રષ્ટ થતું નથી. તેથી વાદળોને અભ્ર કહે છે. વાયુની પ્રેરણાથી મેઘમાં રહેલું જળ પૃથ્વી પર પડે છે. નદી, સમુદ્ર, પૃથ્વી તથા પ્રાણીઓના શરીરમાંથી નીકળેલું આ ચાર પ્રકારનું જળ સૂર્ય પોતાના કિરણો દ્વારા ગ્રહણ કરે છે અને તે જ જળને યથા સમય વરસાવે છે. આ સિવાય આકાશ ગંગાના જળને પણ લઈને તેને વાદળોમાં સ્થાપિત કર્યા વિના જ સત્વરે પૃથ્વી પર વરસાવી દે છે. તે જળના સ્પર્શથી મનુષ્યના પાપરૂપી પંખ એટલે કીચડ ધોવાઈ જાય છે, જેનાથી તે નરકમાં પડતો નથી. તે દિવ્ય સ્નાન માનવામાં આવ્યું છે. કૃતિકા વગેરે વિષમ નક્ષત્રોમાં સૂર્ય દેખાતો હોય ત્યારે આકાશમાંથી જે જળ વરસે છે તે જળને દિગ્ગજો દ્વારા ફેંકાયેલું આકાશ ગંગાનું જળ સમજવું જોઈએ. એ જ પ્રમાણે ભરણી વગેરે સમ સંખ્યાવાળા નક્ષત્રોમાં સૂર્યના તડકામાં જે વરસાદ પડે છે તે પણ આકાશ ગંગાનું જ જળ છે, જેને સૂર્યના કિરણો તરત લાવીને વરસાવે છે. આ બંને પ્રકારનું જળ અત્યંત પવિત્ર અને મનુષ્યના પાપ દૂર કરનારું છે. આકાશ ગંગાના જળનો સ્પર્શ એ દિવ્ય સ્નાન છે. વાદળો દ્વારા જે વૃષ્ટિ થાય છે તે પ્રાણીઓના જીવન માટે બધા પ્રકારના અન્નને પુષ્ટ કરે છે, તેથી તે જળને અમૃત માનવામાં આવે છે. તેના દ્વારા પુષ્ટ થયેલી સર્વ પ્રકારની ઔષધિઓ પરિપક્વ થઈને લોકોના ઉપયોગમાં આવે છે. તે ઔષધિઓ વડે વિદ્વાનો દરરોજ યજ્ઞનું અનુષ્ઠાન કરીને દેવતાઓને તૃપ્ત કરે છે. આ પ્રમાણે યજ્ઞ, વેદ, બ્રાહ્મણ વગેરે વર્ણ સમસ્ત દેવતા, પશુ, ભૂતગણ તથા સ્થાવર જંગમરૂપી સંપૂર્ણ જગત આ બધા વૃષ્ટિ દ્વારા ધારણ કરવામાં આવે છે. વૃષ્ટિ સૂર્ય દ્વારા થાય છે. સૂર્યનો આધાર ધ્રુવ, ધ્રુવનો શિશુમાર ચક્ર તથા શિશુમાર ચક્રના આશ્રય ભગવાન નારાયણ છે. એ શિશુમાર ચક્રના હૃદયમાં સ્થિત છે. એ જ સંપૂર્ણ ભૂતોના આદિ પાલક અને સનાતન પ્રભુ છે. હે મુનિવરો, આ પ્રમાણે મેં પૃથ્વી, સમુદ્ર વગેરેથી યુક્ત બ્રહ્માંડનું વર્ણન કર્યું. હવે બીજું શું સાંભળવું છે? અધ્યાય 13 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.